નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાણી મંગલ રૂપિણે ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશ્ચ દૌર્બિલસિતં દ્રૂણાં પરં મંગલં વક્ત્રાં મંગલક્રૂશ્ચ પાદચલિતં યસ્યાખિલાં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20મો શ્લોક 20મો ભગવાન નરનારાયણ નારદજીને કહે છે એકાંતિક ધર્મને વિશે પ્રથમ જે ધર્મ છે એમાં સૌના માટે જે સાધારણ ધર્મો છે એમની વાત કરે છે. 20મા શ્લોકમાં 20મો જ ધર્મ હમણાં થોડાક દિવસ પહેલાં હતો ને 21મી તારીખ 21મી સદી 21મો દિવસ કે એવો જ સુભગ સમન્વય 20મો અધ્યાય 20મો શ્લોક અને 20મો ધર્મ 25 ધર્મ જે સાધારણ કહ્યા છે એમાં 20મો ધર્મ એકાદશી નામ સર્વાસામ યમૈહી સાકમ ઉપોષણમ અહિંસાદિક યમોની સાથે એકાદશી તમામ એકાદશીઓનું વ્રત ઉપવાસ કરવા. ગઈકાલે ઘણા બધા ભગવાનના ભક્ત એમણે એકાદશી હતી અને વ્રત ઉપવાસ કર્યા. સંતોએ પણ ઘણા બધા જો કે દર લગભગ એકાદશીઓમાં સંતોને નકોરડા ઉપવાસ હોય, ઘણા સંતો તો એવા છે કે નિર્જળા ઉપવાસ કરતા હોય. કોઈક સંતોને શારીરિક અનુકૂળતા ઓછી હોય તો એ 20-25% એટલું ફલાહાર કરે એમ, જનરલ જે હોય એમના કરતા એમ, એટલે શરીરને ટેકો થઈ જાય એટલા પૂરતો. અને આગળ પણ મહારાજે શિક્ષાપત્રની અંદર એવું કહ્યું છે કે એકાદશી આદિકનું વ્રત તો કરવું જ, પણ એમની સાથે સાથે એ એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન પણ કરવું. ઉદ્યાપન એટલે શું? ઉજવણું. એ ઉજવણાનો અર્થ એવો છે કે લાંબા સમય સુધી એકાદશીઓનું વ્રત કરતા હોય, જેવી રીતે અમરીશ રાજા હતા, તેમણે એક વર્ષ સુધી આમ એકાદશીનું એટલે પછી કરતા હતા, પણ જે નિયમ હોય એ પ્રમાણે એ વ્રત કન્ટિન્યુ કર્યું એમણે. એટલે એકાદશી શરૂ થાય, આપણે તો એકાદશીના દિવસે જ એકાદશી કરીએ, પણ તિથિ પ્રમાણે ક્યારેક એકાદશી વહેલી શરૂ થતી હોય, ક્યારેક મોડી પૂરી થતી હોય, તો જ્યાં સુધી એકાદશીનો ની તિથિ છે ત્યાં સુધી એ ઉપવાસ રાખે. પછી એનો પારણાનો સમય હોય, એ જોગ્ય પારણું કરે, એમની પણ વિધિ હોય કે ભગવાનની પૂજા કરવી, પછી આટલા બ્રાહ્મણને વગેરેને જમાડવા, એ પ્રમાણે એ અમરીશ રાજા હતા એકાદશીનું વ્રત કરતા. અત્યારે આપણા વડોદરાની અંદર એક અભયભાઈ ખૂબ ભગવાનના એકાંતિક ભગત છે, થોડા દિવસ પહેલાં એમનો મેસેજ હતો કે મહારાજે કહ્યું છે કે વલ્ભાચાર્યજીના પુત્ર એવા વિઠ્ઠલનાથજી, એમણે જે વ્રત અને ઉત્સવના નિર્ણય કર્યા હોય એ પ્રમાણે અમારા સત્સંગીએ સર્વે વ્રત અને ઉત્સવ કરવા. તો આ એકાદશીમાં આપણને તો ખબર ન હોય, આપણે કાંઈ પંચાંગ જોતા ન હોય, આપણને એ ખબર ન પડે કે ક્યારે એકાદશી ચાલુ થઈને ક્યારે પૂરી થઈને કેમ હોય ને કેમ ન હોય એમ. જે શિક્ષાપત્રીનું અક્ષરશઃ પાલન કરે છે તો એમને પ્રશ્ન થાય, બાકી આપણને તેમ થાય એકાદશી કરી નાખી, પણ કેટલી એમની મુમુક્ષુતા હશે. એકાદશી તો કરે જ છે, પણ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વ્રત ઉત્સવ કરવાના, તો એ પ્રમાણે કહેવાનું હોય તો ક્યારેક તિથિ વહેલી ચાલુ થતી હોય, ક્યારેક મોડી ચાલુ થતી હોય, ક્યારેક બે તિથિ હોય, તો એમાં કેમ કરવું? હરિલામૃતની અંદર આ બધો જ વિવેક વિહારીલાલજી મહારાજે જે વિઠ્ઠલનાથજીએ કહ્યો છે એ પ્રમાણેનો નિર્ણય કરી આપ્યો છે કે બે એકાદશી હોય ત્યારે આવી રીતે કરવું, આગળ પાછળ આ તિથિ હોય ત્યારે આમ કરવું, અહીંયાથી ચાલુ થતી હોય ત્યારે અહીંયા કરવું. અને એ જ અનુસારે આપણા સંપ્રદાયની અંદર દર વર્ષે વડતાલ ગાદી પછી અમદાવાદથી બધેથી નિર્ણય બહાર પડતા હોય છે, અને એ નિર્ણયની અંદર લખ્યું હોય કે ભાઈ આજે એકાદશી છે એનો ઉપવાસ કરવો. એટલે સહેજે આપણા બધા સંતો ભક્તો બધા કાંઈ પંચાંગ જાણતા ન હોય તો એ ઉત્સવનો જે નિર્ણય એમના પ્રમાણે આપણે એકાદશી કરતા હોઈએ. એકાદશી કરવી, એવી એકાદશી કરતા કરતા પછી લાંબા સમય સુધી વ્રત થાય તો એમનું ઉજવણું કરવું. એકાદશીનું ઉજવણું એટલે સેલિબ્રેશન આજની ભાષામાં. કંઈક સારું હોય તો સેલિબ્રેશન કરો ને તમે, એમ સેલિબ્રેશન. કેમ 2 મહિના 5 મહિના 4 મહિના ભણો પછી એક એક્ઝામ આવે, એ ભણવાનું સેલિબ્રેશન કહેવાય. શું કહેવાય? એક્ઝામ છે એ ભણવાનું સેલિબ્રેશન, ઉત્સવ. પછી એમાં સારા માર્ક્સ આવે તો પપ્પા ટેબ્લેટ લઈ દે, અને સારા માર્ક્સ ન આવે તો પપ્પા ધોકો લઈ દે. એમ એકાદશી છે એમનું ઉજવણું કરવું. ઉજવણું કરવાનો અર્થ એવો છે કે એમાં ભગવાનના સંતો ભગવાનના ભક્તો એમને આપણે પારણા કરાવતા હોય, એમને જમાડતા હોય, બ્રાહ્મણ છે એમને જમાડતા હોય, તો એ વગેરે ઉજવણું કહેવાય. આજે 12 છે, ઘણા ભગવાનના ભક્તો છે કે એમણે સંતોના ઉપવાસના પારણા એ આજે કરાવ્યા હોય. સાથે સાથે ઘણા એવા ભક્તો પણ છે, અમારે ડૉક્ટર થોરિયા સાહેબ વગેરે કે આખા વર્ષની જેટલી બારસ આવે એ બધી બારસના પારણા. કોઈક કોઈક ભગવાનના ભગત એવા છે કે બારસના દિવસે ત્રણેય ટાઈમ અમારે કરે, સવારમાં પારણું થોડુંક સંતો જેમાં હોય, બપોર જેમાં હોય, પછી સાંજે વાળી કોઈક લે તો એ પ્રમાણે. આ ગિયાડ સાહેબ બેઠા છે, એમનું દર વખતનું પારણું થોરિયા સાહેબ ગિયાડ સાહેબ એ ઉજવણું આ બધાય, કે એમાં પુણ્ય વધારે થાય. એકાદશીનું વ્રત થયું, ઇન્દ્રિયોનો નિગ્રહ થયો, એ દિવસે સહજ રીતે વિશેષ ભજન થયું હોય. આપણે એકાદશી કરી એટલે આપણને તો પુણ્ય થયું, અને સંતોએ એકાદશી કરી એટલે એમને જે કાંઈ હોય તો એમનો બેનિફિટ આપણને મળે, પણ આપણી એકાદશીમાં સંતોને એકાદશીમાં ફરક કે નહીં? કેટલો ફરક, ઘણો ફરક. આપણે ઉપવાસ કરીએ એ થોડું ઘણું કંઈક ઢોર લાંગણને મળતું આવે એવું ક્યારેક થાય, કોઈક ભગવાનના એકાંતિક ભગત હોય તો બહુ સરસ કરતા હોય, પણ ક્યારેક ઢોર લાંગણ જેવું થઈ જાય દેશકાળ પ્રમાણે. સંતો છે, બધું જાણતા હોય, ભગવાનમાં સહેજે વૃત્તિ રહેતી હોય, સત્વગુણ હોય, અને એવું વાતાવરણ સહજ આખો દિવસ રહેતું હોય, એટલે એમની વૃત્તિઓ વિશેષ મહારાજમાં રહે અને વિશેષ સારી રીતે એ વ્રત કરતા હોય. પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી આ પ્રસંગ નીકળ્યો છે એટલે સહેજ વાત કરીએ. 2014માં સ્વામીએ ચાંદ્રણ વ્રત કર્યું. સહજ ચાંદ્રણ વ્રત તો એમનો નિયમ એવો કે એક મહિનો કરવાનું હોય. ચાંદ્રણ વ્રત એટલે આજે બપોરે 8 કોળિયા જમ્યા, પછી આવતીકાલે બપોરે 8 કોળિયા જમવાના, પછી સાકરની કણી કે માંડવીનો દાણો એ પણ મોઢામાં ન મુકાય, પાણી પી શકાય, એટલે 8 કોળિયાથી વધારે નહીં જમવાનું. અને કોળિયા એ બહુ મોટા નહીં, નહીંતર ઘણી વખત પીરસવા આવે ને ત્યારે એમ કે હોપારી જેટલો શીરો આપો કે જાજો નહીં કહો, કા લીંબુ જેટલો શીરો આપો એ. પછી સે જમતો આપે ને તો કે લે તમારા ગામમાં આવડી આવડાવડ જ લીંબુ થાય છે કે? અમારે તો બધા હમણાં હાઇબ્રિડ આવી ગયા આટલા આટલા મોટા કંઈ. એટલે એમ કોળિયા એમની પણ સાઇઝ હોય એ સત્સંગી જીવનની અંદર કહી છે એ પ્રમાણે. તો એક મહિનો પૂરો થાય એટલે ચાંદ્રણ વ્રત પૂરું થઈ જાય, પછી પારણા કરી લે સંતો. અને એક મહિના સુધી વ્રત તો સ્વામીનું થયું પણ સ્વામીએ પારણા ન કર્યા. બીજો મહિનો, ત્રીજો મહિનો, નાના સંતો એમને એમ થાય સ્વામીની પાસે સેવા એવી આખો દિવસ ખેતીમાં વાડીમાં હોય અને એ જ પોતે જાતે કરતા હોય, તડકો જરૂર પડે એટલું પાણી પીવે, અતિશય આત્મનિષ્ઠા સિદ્ધ કરી હોય ત્યારે આવી રીતે રહી શકાય. એટલે નાના સંતોએ પ્રાર્થના કરી કે સ્વામી તમે ઘણું તપ કર્યું છે, અગાઉ તો સ્વામીએ ચાંદ્રણની અંદર પણ ધારણા પારણા કરેલા, અને ધારણા પારણા એટલે એક દિવસ ચાંદ્રણમાં કોળિયા કરે, એક દિવસ ઉપવાસ, પછી બીજે દિવસે બપોરે 8 કોળિયા કરવાના થાય ત્યારે કરે. ને હવે એમાં કોળિયામાં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે ક્યારેક ક્યારેક આમ આપણે મમરા હોય ને ચેવડો એના કોળિયા કરે, હવે એમાં તો કંઈ કહ ન હોય. તો અહીંયા આ વખતે તો એવું નહોતું કર્યું, આ વખતે કન્ટિન્યુ. એટલે સ્વામી એવું કહ્યું કે કંઈ વાંધો નથી, જો આ બધું આવેલું જાય છે કે અને બધી સેવા અકબંધ થાય છે, કંઈ વાંધો નથી આવતો કે, વાંધો નહીં તમે ભણો કે. બીજા 2 મહિના ગયા એટલે 6-1 મહિના જેવું થયું હશે, અને ગુરુ મહારાજ ત્યાં નવસારી પધાર્યા. એટલે નાના સંતોએ સ્વામીને વાત કરી કે 6 મહિનાથી ભક્તિવલ્લભ સ્વામી કન્ટિન્યુ ચાંદ્રણ કરે છે, સ્વામીને તમે આજ્ઞા કરો તો સ્વામી વળી પારણા કરી લે. ગુરુ મહારાજે બીજે દિવસે વાત કરી છે કે તમે ઘણું તપ કર્યું છે, હવે આ પારણા કરી લ્યો તમે એમ. એટલે ભક્તિવલ્લભ સ્વામી બંને હાથ જોડી અને સ્વામીને વાત કરી કે સ્વામી જે દિવસે ચાંદ્રણની શરૂઆત કરી હતી તે દિવસે મનમાં એવો સંકલ્પ હતો કે આપણને જન્મો જન્મથી ખાવાના હેવા પડી ગયા છે, સ્વભાવ પડી ગયા છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ઋષભદેવ ભગવાન છે, એમણે મુખમાં પાણો રાખ્યું એ સ્વભાવ કાઢવા માટે. તો આપણને જે ખાવાનો સ્વભાવ પડી ગયો છે એ સ્વભાવ ટાળવા માટે મનમાં એવો વિચાર થયો કે ચાંદ્રણ વ્રત કરીએ. અને જે દિવસથી ચાંદ્રણ વ્રત ચાલુ થયું તે દિવસથી હું સતત મારા મનની સામે જોઉં છું કે મને એક પણ વખત ખાવાનો વિચાર આવે છે કે નહીં, કે હાલો હું આ ખાઈ લઉં, ભૂખ લાગે તો સહેજે વિચાર આવે, અને ચાંદ્રણમાં તો ભૂખ લાગવાની જ હોય. આ 6 મહિના થઈ ગયા, હજી સુધી એવો વિચાર આવ્યો નથી. હવે પારણા કરી અને પછી વિચાર લાવવો શા માટે? છતાંય તમે કહેશો તો હું પારણા કરી લઈશ. કે કેવા સંતોની ભેળા આપણે રહીએ છીએ, કેવી એમની આંતરિક સાધના છે. પછી ગુરુ મહારાજે કહ્યું કે તમારી સ્થિતિ અલગ છે, એટલે તમે જે કરો છો બરાબર એમ. અને સ્વામીએ 6 મહિના નહીં પછી 6 વર્ષ સુધી, હજી લગભગ ચાલે જ છે, 8 જ કોળિયા જમે છે. વચ્ચે હરિદ્વાર શિબિર હતી આપણે, એ જ વખતે લગભગ 2014માં જ તે, ત્યારે ઋષિકેશ નહોતી ને ત્યારે હરિદ્વાર હતી. એ વખતે સ્વામીને ચાંદ્રણ ચાલુ, એટલે શિબિરમાં 12 વાગ્યે સેશન પૂરું થાય તો સ્વામી આવી ગયા હોય, જોયેલું પછી આ બધું લિંક થાય ને એટલે ખબર પડી એમ. તો સ્વામી ભંડારમાં સેવા કરવા બેસે, ખજૂર સુધારવો, ફોલવો, આ તે બીજું ત્રીજું હોય એવું, નાની મોટી સેવા એમાં બેસે, કલાક દોઢ કલાક એ બધું કોળિયા કરે, કે પહેલાં કે પછી પાછળના આગળ પાછળના ભાગમાં. તો એ વખતે સ્વામીના મનમાં એવો વિચાર હશે કે પદાર્થનો યોગ નથી, ત્યારે તો કંઈ વિચાર નથી આવતા, પણ સામે જમવાના પદાર્થ હોય અને ત્યારે એક વિચાર આવે છે કે નહીં. વિકાર હેતો સતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસિ સયેવ ધીરઃ. એ ધીર પુરુષ, કેટલો મનની ઉપર નિગ્રહ હશે અને કેટલા લાંબા સમય સુધી એમણે સાધના કરી હશે ત્યારે એટલો નિગ્રહ સુધી પહોંચી શક્યા હશે. અને આપણે તો આમાં ચાલ્યા જતા હોઈએ અને દશેરાનો સમય હોય અને ફાફડા ના અંતે બનતું હોય ને ખાલી આમ સુગંધ આવે ને ત્યાં આમ કરીને આમ જોઈ મળું, પણ હવે મહારાજે ના પાડી છે. હમણાં વાસુદેવ મહાત્માની કથા ચાલે છે, વટલવું નહીં વટલાવવું નહીં વર્તમાન આવ્યું છે, પણ અહીંયા ક્યાં કોઈ જોવે છે, હાલો ને થોડાક 500 ગ્રામ. અને આમે સામે કીધું કે શનૈ શનૈ ધર્મ આપતવ્યમ, એટલે આપણે ધીરે ધીરે આ બધું, બાકીના 4માં તો આપણે પરફેક્ટ છે જ, તે આ એક 5મું છે એમાં શનૈ શનૈ, એટલે ધીરે ધીરે કરશું. કે હમણાં તો અત્યારે તો એકાદશીનું વ્રત, આ તમામ વ્રત છે એ આવી રીતે ઇન્દ્રિયોના નિગ્રહને માટે દોષ તનુકરણાર્થે. એક બીજો હેતુ એ પણ છે કે આપણી અંદર જે કામ ક્રોધાતિક દોષ છે, પ્રકૃતિ છે, એનું બધાના સંકોચને માટે, એના બધાના નિગ્રહને માટે ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ જાય, ત્યાર પછી રાગનો નિગ્રહ કરવો. એકાદશ ઇન્દ્રિયો, 11 ઇન્દ્રિયો એમનો નિગ્રહ થયો. એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો ભાગ છે, પણ પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી જે કરે છે એ કારણ શરીરનો ભાગ છે, કે એમના રાગને એ વિચાર સુધી ન પહોંચે, એ રાગને વોશ આઉટ થઈ જાય, ક્લીન થઈ જાય, કારણ શરીર સાફ થઈ જાય, એટલે સુધીની એમની સાધના ચાલે. આ તમામ વ્રત છે એ ધીરે ધીરે ધીરે ધીરે આ રીતે કરવામાં આવે તો એ એકાંતિક ધર્મ છે, એમના થકી ભગવાન પ્રસન્ન થાય છે. બાકી ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે શરીરાત્મવાદી થઈ અને શરીરની સુખાકારી માટે પંદર દિવસે એક વખત ભૂખ્યા રહીએ એ શરીરને માટે સારું જ છે, અને ભગવાન તો બહુ દયાળુ છે, અણુમપ્યા તોલમ હિ મન્યતે. એટલે આપણે પાછા એમ માની અને પછી આગળ કાંઈ ન વધીએ એવું નહીં, એના પછીનું સ્ટેપ આ પણ છે. મહારાજે એવું કહ્યું કે દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ જો મને કરીને નિર્વાસનિક હોય તો એ અમને ગમે છે. પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત. મનમાં સત્વગુણ અને સદવિચાર એ સદા રહ્યા કરે એમના માટે તમામ વ્રત છે. એ વ્રતને આપણે જો જડતાપૂર્વક પકડીએ તો પાછો તમોગુણ છવાઈ જાય. એમને પણ ખૂબ સમજણપૂર્વક વિવેકથી, અને એમનો મેક્ઝિમમ બેનિફિટ એ સત્વગુણ વર્તે અને આપણે ભગવાનથી વિશેષ નજીક થઈએ, આપણા ઇન્દ્રિયો છે એમનો નિગ્રહ થાય, એ બધા શાંત થાય, એ એમનો બેનિફિટ છે, એમનું ફળ છે. એટલે જ્યારે પણ વ્રત કરીએ ત્યારે આવું અનુસંધાન હોય, લક્ષ્ય છે એમના ઉપર નજર હોય ને, તો પછી જે પણ સાધન કરીએ એ સાધનનો વિનિયોગ ત્યાં થાય. આપણે કેમ માળા કરતા હોય તો આપણને લક્ષ્ય જ હોય કે 5 માળા કરવાની છે અને મહારાજની પાસેથી 5 લાખ લેવાના છે, એટલે એનો વિનિયોગ ત્યાં જ થાય. એમ પ્રાર્થના રૂપે કરતા હોય ત્યારે, નિષ્કામ ભાવે કરતા હોય ત્યારે તો કંઈ વાંધો ન હોય. એકાદશી આદિકનું વ્રત છે એ મન વગેરે અંતઃકરણ અને ત્યાર પછી આગળ જે કારણ શરીર છે એમની અંદર જે સૂક્ષ્મ રાગ છે એ બધાના નિગ્રહને માટે, એટલે સુધી ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કરતા આપણે પહોંચવું જોઈએ. ત્યાર પછી આગળ નારાયણ ભગવાન 21મો ધર્મ કહે છે, હરેર જન્મદિનાનામ ચ વ્રતાચરણમ અંજસા. ભગવાનના જન્મદિવસ હોય ત્યારે પણ વ્રતનું આચરણ કરવું. એક વખત કશ્યપભાઈ પૂછતા હતા કે ભગવાનનો જન્મ થાય તે દિવસે કેમ ઉપવાસ કરવાનો, તે દિવસે તો આનંદ હોય ને, અમારે બર્થડે હોય તે દિવસે પાર્ટી હોય કે હોય કે નહીં, કેક કાપો અને તમારે જમાવટ હોય, અને ભગવાન પ્રગટ થાય ત્યારે બધાને ભૂખ્યા મારી નાખે. ઉલટાનો ભગવાન પ્રગટ થાય ત્યારે તો આમ ડબલ કેક કપાવી જોઈએ, ડબલ જમાવટ થવી જોઈએ, તો આવું કેમ છે? આમ બધું રીત જગત છે ન્યારી. જગતનો માર્ગ એવો છે કે જે બહારની તરફ આપણી વૃત્તિઓને ખેંચે છે અને ત્યાં સંલગ્ન કરે છે અને ત્યાંથી સુખ લેવાનો પ્રયાસ કરે છે. ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય, ભગવાનને જો પ્રગટ કરવા હોય, ભગવાનનો જો આવિર્ભાવ કરવો હોય તો બહારથી ડિસ્કનેક્ટ થઈ પ્રત્યાવર્તન કરી, એટલે કે પ્રતિલોમપણે વૃત્તિઓ છે આત્માને વિશે સ્થિર થાય તો ભગવાન છે એ પ્રગટ થાય. ભગવાનની એવી રીતે ઉપાસના થાય ત્યારે ભગવાન પ્રગટ થાય. અને એટલા માટે ભગવાનના જન્મદિવસ જન્માષ્ટમી છે, રામનવમી છે, અને દરેક મહિને આપણે હરિજયંતી શુક્લ પક્ષની 9મી એ મહારાજની તિથિ છે એમ જાણી અને આપણે હરિજયંતીનું વ્રત કરીએ છીએ. સંતો પણ બધા કરે છે, અહીંયા આપણે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરીએ છીએ. તો એ તમામ જે વ્રત કરીએ છીએ એ દિવસે ઉપવાસ વગેરે એ એટલા માટે કે આપણા શરીરમાંથી આપણી વૃત્તિઓ તૂટે અને પરમાત્મામાં નિહિત થાય, તો પરમાત્માનું પ્રાગટ્ય સ્થૂળ રીતે જ્યારે જે તે સમયે ભગવાન આ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કરીને પધાર્યા એ વખતે થઈ ગયું, એટલે એ દિવસ જે એમણે સિલેક્ટ કર્યો એ દિવસ તો સર્વશ્રેષ્ઠ આપણા માટે થયો. તો એ જ દિવસે આપણે કાયમ માટે એવું વ્રત કરીએ તો આપણા હૃદયને વિશે, જેમ આ બ્રહ્માંડમાં ભગવાન પધાર્યા એવી જ રીતે આપણા હૃદયને વિશે જે વિરાજમાન ભગવાન છે એમનો જ આપણને સાક્ષાત્કાર થાય, એમનો આવિર્ભાવ થાય. એવા અર્થમાં ભગવાનના જન્મદિવસ નિમિત્તે જેટલા પણ વ્રત કરવાના કહ્યા છે એ બધા વ્રત મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે કેટલા કેટલા વ્રત આપણે કરીએ છીએ. રામનવમી છે, જન્માષ્ટમી છે, શિવરાત્રિનું વ્રત આપણે કરીએ છીએ, વામન જયંતિ છે, નૃસિંહ જયંતિ છે, આ બધી જયંતિ આપણે કરીએ છીએ, તો એ વ્રત બધા ભગવાનના ભક્તોએ સાધારણ રીતે તમામ ભક્તોએ કરવા એવો 21મો સાધારણ ધર્મ છે. 22મો ધર્મ આર્જવમ. ભગવાનના ભક્તોએ, ભગવાનના ભક્તો સંતોની આગળ આરજુ એટલે કે રુજુ સ્વભાવના થવું, સરળ સ્વભાવના, અકડ નહીં. ભગવાનના સંતોની આગળ, ભગવાનના ભક્તોની આગળ અતિશય સરળ સ્વભાવ, રુજુ એટલે કોમળ, અને એમનો જે ભાવ છે એને આરજવ કહેવાય, સંસ્કૃત શબ્દ આરજવ, સ્વભાવે કરી અને કોમળતા હોય. મહારાજે વચનામૃતમાં એમને કહ્યું કે ગરીબ ભગવાનના ભગત હોય, ગરીબ એટલે સ્વભાવથી ગરીબ, ધન સંપત્તિથી ગરીબ હોય એને પણ ગરીબ કહેવાય, પણ રુજુ સ્વભાવવાળા હોય એમને ગરીબ કહેવાય, ગરીબ પ્રકૃતિ જેમની હોય. હે, વેર લેવાની વૃત્તિ ન હોય, સામા ન થાય, અકડપણું નહીં, જેમ ભગવાનના ભક્તો રાજી થાય ને જેમ કે એમ કરવું. એમ આપણે દરરોજ સંતોને પગે લાગતા હોય, ભગવાનના ભક્તોને પગે લાગતા હોય, તો ભગવાનના ભક્તોને પગે લાગતા હોય, ભગત જસમ નારાયણ એટલે બી જાય ભગવાનના ભગત, હો એટલે સાંભળો છો જયસમદાન, તમને કીધું નો સાંભળ્યું ને, કંઈક બીજી હોય ને, હોય કંઈક ડોલ્યુંતી હોય તો વળી પાછા થોડુંક વધારે જોરથી કહે, એટલે બીજા પાંચ જણા જેને નો સાંભળવાનું હોય એ સાંભળે. રુજુતા છે એ મન કર્મ વચને. મન કર્મ વચનનો અર્થ એમ છે કે શરીરથી, વાણીથી અને આપણા જીવાત્માની જેટલી પણ લાગણીઓ છે એમના તમામ થકી એ રુજુ સ્વભાવ, કોમળ લાગણીઓ. ભગવાનના ભક્ત પ્રત્યે એમના હૃદયની અંદર કુણી લાગણી હોય એમ કે જોઈ આવે એમ નહીં, એનો સંબંધ કોનો છે, પુરુષોત્તમ નારાયણનો છે, એમને પ્રાપ્તિ પુરુષોત્તમ નારાયણની થવાની છે, આજે નહીં તો કાલે. મહારાજે તો એટલે સુધી કહ્યું કે એમનો સ્વભાવ એવો છે કે સત્સંગમાં ન રહે, પણ એમ છતાં એ રહે છે, તો એનો અર્થ એમ છે કે ભગવાનની એમના પર બહુ મોટી કૃપા છે, એમનું પૂર્વજન્મનું બહુ મોટું સુકૃત છે, અને એટલા માટે એમને આ થયું છે, આ યોગ છે. થોડા જન્મના પુણ્ય આ યોગ પ્રાપ્ત નથી થતો, અને એ યોગ એમને પ્રાપ્ત થયો છે, તો સ્વાભાવિક દૈહિક પ્રકૃતિ જે પણ હશે એ ધીરે ધીરે કરતા ટળી જશે, અને મહારાજ ટળાવશે. એમની સામે જોઈ અને અકડ ન રહેવું, પણ એમને જે ભગવાનનો સંબંધ છે, એમને જે ભગવાનનો આશરો છે એ જોઈ, અને આપણે હૃદયમાં મહિમા ભાવ હોય એટલે કુણી લાગણી સહેજે રહે. અહીંયા જોવા ન મળે, પણ વિદેશ જઈએ ને ત્યારે જોવા મળે. કેવી રીતે? તો કે વિદેશમાં તો સહેજે ભારતીયો બહુ ઓછા જોવા મળે, અને ભારતીયો ઓછા જોવા મળે એટલે ક્યાંક કંઈક કોઈક ભારતીય દેખાઈ જાય ને, એટલે કોઈ એમ કે આઈ એમ ઇન્ડિયન, તો તરત જ આના આમ મોઢું ફૂલી જાય, કે હા એટલે બહુ સારું બહુ સારું. અને એમાં કોઈક એમ કે આઈ એમ ગુજરાતી, તો દાંત દેખાવા માંડે. અને એમાંય કોઈક એમ કે હું તો સૌરાષ્ટ્રનો, તો જીભે બારી નીકળી જાય. એટલે એની આઈડેન્ટિટી એટલા માટે કે ફાફડા જલેબી ને મરચા હોય એટલે સમજી લેવાનું કે એને સૌરાષ્ટ્રની આઈડેન્ટિટી છે, એમ એવું કંઈક વચ્ચે આવ્યું હતું કે ભારતની આઈડેન્ટિટી હોય તો આ ગણવાના, ને પછી ગુજરાતની હોય તો આ ગણવાના, ને પછી સૌરાષ્ટ્રની હોય તો આ વસ્તુ જોવા મળે એટલે સમજી લેવાનું કે સૌરાષ્ટ્રવાસી એમ. અને એમાંય કોઈ એમ કે હું તો સત્સંગી, તો ભેટી પડે એમ. પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી કહે છે ને કે જ્યારે દીકરીની વિદાય થઈ હોય ને પછી સાસરે જાય અને પછી કંઈક પહેલાં વહેલા આવતા હોય ત્યારે ગામના માણસો જાડવા આ તે બીજું ત્રીજું જે કોઈ આવ્યા ગયા વચ્ચે મળે બધું થાય તો આખી આમ લાગણી અલગ હોય એમ. એવી જ રીતે ભગવાનના ભક્ત પ્રત્યે, ભગવાનના સંતો પ્રત્યે એવી હૃદયમાંથી કુણી લાગણી, એમના માટે જે લાગણીઓ જન્મે એ લાગણીઓ મહિમા ભાવની, એમના કેટલા સદભાગ્ય છે કે આવો અવસર એમને પ્રાપ્ત થયો, આ વાતાવરણમાં રહેવા મળ્યું. હજારો લોકો આ રોડ ઉપરથી નીકળે છે, કોઈને સંકલ્પ થાય છે અહીંયા આવવું એમ. થોડા દિવસ પહેલાં કોઈક અહીંયા આવ્યા હતા, મળ્યા હતા, એટલે કે અહીંયાથી નીકળીએ ઘણી વખત કે, પણ આવ્યા ક્યારેય નથી કે. ખબર છે કે રાજકોટ ગુરુકુળ આવવું છે, પણ આજે આ કંઈક પ્રસંગ હતો ને એ નિમિત્તે આવ્યા એટલે અહીંયા અંદર પ્રવેશ કર્યો, અહીંયા બહુ શાંતિ થાય છે. કાલે કે અહીંયા હમણાં પોલીસ અધિકારીઓ બધા બેઠા છે ને, એમાંથી એક પોલીસ હતા એ બપોરે આવ્યા પૂર્ણપ્રકાશ સ્વામી પાસે. સ્વામી કંઠી ફેરવી છે કે, સ્વામીએ કંઠી પહેરાવી. પછી એ વાત કરતા, તમે આવીએ અહીંયા, પણ આ બાજુ અહીંયા ન આવ્યા હોય ત્યાં પ્રસાદમમાંથી પછી આ બાજુના ગ્રાઉન્ડમાં બેસીએ કે, અને અહીંયા શાંતિ થાય કે, જેથી એમ થાય ને કે હવે શાંતિ લેવા જવું છે, તે દિવસે અહીંયા આવી અને ગ્રાઉન્ડમાં બેસી એટલે શાંતિ થઈ જાય. જે અહેસાસ એમને થાય છે, તો લાંબા સમયથી બહાર રહેતા હોય એટલે સીધા અહીંયા આવે એટલે આ ભૂમિની અંદર જે તપ વ્રત જપ ભજન ભક્તિ આરાધના એવા સંતો મહારાજના એટલા બધાનું દર્શન સંતોને થયા હોય, મહારાજ પ્રગટપણે બિરાજતા હોય, એટલે સહજ એમના હૃદયની અંદર જે ત્રણ ગુણ હોય ને એ શાંત થવા માંડે. ભગવાનનું લક્ષણ છે ને, આપણે આગળ જોયું હતું, હે પ્રત્ય નિકત્વ, માયાના ભાવ તરત મંડે શાંત થવા જ્યારે ભગવાનનો પ્રવેશ થાય ત્યારે, એટલે તરત શાંતિ થાય એમને. એવી રીતે ઘણા બધા જતા હશે આવતા હશે પણ એમને કોઈને અંદર આવવાનો સંકલ્પ નહીં થતો. કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે એમને સંકલ્પ થાય, અને પછી પાછા કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે એ પાછો પ્રયાસ કરીને અંદર આવી શકે, અને અહીંયા આવ્યા પછી એમના કેટલા બધા જન્મના પુણ્ય હોય ત્યારે ભગવાનના ભગત છે એમનો યોગ થાય, નહીંતર દર્શન કરીને નીકળી જાય. ભગવાનના સાધુની સાથે એમને સંબંધ થાય, અને કેટલા જન્મના પુણ્ય હોય પછી વળી પાછા ભગવાનને માર્ગે દ્રઢ થકા ચાલતા થાય. તો બધાની અંદર તારતમ્યતા છે એ વિવેકપૂર્વક આપણે સૌએ જાણવી જોઈએ. પછી બધાને આપણે એક જ લેવલ ઉપર ને એક જ ઓલા ઉપર જાણીએ તો આપણને એમ થાય કે આ લેવલવાળા રાઈટ ને આ લેવલવાળા બધા ખોટા, એમ નહીં. એ જે છે જ્યાં હતા ત્યાં કરતાં ઘણું બેટર છે, એટલે આપણને હૃદયમાં કોઈ દિવસ બીજો ભાવ ન થાય, એમના પ્રત્યે અભાવ ન આવે, ઉલટાનો આપણને ભાવ એવો ને એવો જળવાઈ રહેશે. અને એવો ભાવ જળવાઈ રહેશે તો એમને અહીંયાથી અપલિફ્ટ થવામાં બહુ સહેલું પડશે. હલો, થોડો મભમ છે પણ અપલિફ્ટ થવામાં સહેલું પડશે, એટલે કે જો આપણે એમને સદભાવનાથી એમની સાથે વાતચીત, એમની સાથે સંબંધ, એમની સાથે રિલેશન રાખીએ તો એમને સીધું જ કનેક્શન થઈ જશે, અને એ કનેક્શનના આધારે આપણી સદભાવનાના આધારે એમના જીવમાં બળ આવશે. બહુ સીધું સાદું સમજી શકાય એવું. સંતો સહેજ એમ કે રાજી થઈ અને ભગત બહુ સારી સેવા કરીઓ, અને હકીકતમાં એનો રાજીપો આ મઢા ઉપર દેખાઈ આવતો હોય તો આપણા જીવમાં બળ આવી જાય કે નહીં? એ દિવસે આપણને જે જીવમાં આનંદ વર્તે, એ દિવસે આપણને જે ભગવાનની પૂજા થાય, માનસી પૂજા થાય, બધું એ આખું અલગ હોય. એક સંતોની સદભાવના, સંતોના આશીર્વાદ, સંતોના હૃદયમાંથી નીકળેલી એક લાગણી, એમણે આપણી અંદર રહેલી જે લાગણી છે એને આખી આખી પરિવર્તિત કરી નાખી. આખે આખું વિશ્વ છે ન્યૂટનના થર્ડ લો પ્રમાણે ચાલે છે, વાત તો પાકી. એટલે જે પણ આપણે આપીએ છીએ એ જ એની અંદરથી બહારું આવે છે. આપણે સદભાવના આપીએ, એમની અંદર સદભાવના પ્રગટશે અને એ તરત જોડાશે. આપણે દુર્ભાવના આપીએ, જોયા આવે મોઢું બગાડીએ, એટલે એમની અંદર એમ થશે કેમ ભગત આમ કરે છે આજે. અને એવા પાંચ જણા કરે તો કે હવે ત્યાં શું જવું, કોઈનું મોઢું હરખું ન હોય, આપણે જઈએ અને બિચારાને તકલીફ થતી હોય તો આપણે ન જવું જોઈએ. તો ભગવાનના માર્ગેથી પાછા પડ્યા. આવનારા તમામ આબાલ વૃદ્ધ જે કોઈ પણ છે, એ જ્યાં છે ત્યાંથી ભગવાનના માર્ગે આગળ વધી શકે, એના માટે સંતો જ કરી શકે એવું નથી, આપણે બધા કરી શકીએ. ભાવથી નમન કરી જય સ્વામિનારાયણ કહીએ એટલે બીજી વખત એમને આવવાનો ભાવ થાય. બીજી વખત આવે આપણે પ્રસાદ પાણીનું પૂછીએ કે જે પણ આપણી વ્યવસ્થા હોય એ પ્રમાણે, એટલે ત્રીજી વખત આવશે, એમને આત્મબુદ્ધિ થઈ જશે ધીરે ધીરે ધીરે ધીરે કરતા. પછી એમને એમ થશે કે ઘર કરતાં અહીંયા વધારે શાંતિ છે, જેમ તમને થાય છે એમ. અને જેટલું અહીંયા રહેવાય છે એટલી જ શાંતિ છે, અહીંયાથી પછી બહાર નીકળીએ એટલી જ અશાંતિ છે. એવો પહેલો અહેસાસ તો એમને હતો જ, પછી આપણા વર્તનના આધારે છેલ્લો અહેસાસ પણ એમને એ જ રહેવો જોઈએ. પછી જે બદલે છે વચ્ચે, એ આપણા વર્તનના આધારે બદલે છે. ક્યાંક આપણે મિસ થઈ જઈએ છીએ એટલા માટે બદલે છે. રુજુતા નામનો જે ગુણ છે એમાંથી પ્રેક્ટિકલી જો આપણે શીખવું હોય, અત્યારે આપણે અહીંયા 50, 60, 70 જણા, 75 જણા કે 100 જણા બેઠા છીએ, એ અને ઓનલાઈન જે આપણે સાંભળીએ છીએ જ્યાં પણ છીએ ત્યાંથી, જે ભગવાનના ભક્ત મળ્યા, આપણે એમના તરફ કોની લાગણી સદભાવના એ દૃષ્ટિથી પહેલાં જોતા શીખીએ, એટલે તરત જ મહારાજનો સંબંધ યાદ કરીએ. એટલે કે મુક્તાનંદ સ્વામી દાદા ખાચર એમને યાદ કરીએ એટલે આપણને આખો આમ ભાવના બદલી જાય છે. તો આજે આપણા માટે એ બધા આ જ છે, આમની પાસેથી જ આપણે કલ્યાણ લેવાનું છે. પહેલી ભાવના બદલે, હંમેશા સદા જેટલી વખત મળીએ એટલી વખત સદભાવના, એટલી વખત હૃદયમાંથી એવી કુણી લાગણીઓ જન્મે. બીજું, ખાલી લાગણીઓ જન્મે એટલું જ નહીં, પણ એમના પછી આપણે રુજુ છીએ ને, એટલે આપણું શરીર પણ રુજુ થવું જોઈએ, અકડ નહીં, આપણે સહેજ નમી જઈએ. એમના ગોઠણ સુધી આપણો હાથ જાય અને પગે લાગી જય સ્વામિનારાયણ કહીએ કે ભગત જય સ્વામિનારાયણ. આટલું થઈ શકે આપણાથી? હલો, ખાલી ખાલી માથું નહીં હલાવતા હો, કરીએ જ છીએ. પણ હવે આમ કે નિયમપૂર્વક કરીએ અને સાથે આવા ભાવથી કરીએ. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે એક જીવને ભગવાન ઓળખાવે તો બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય. વાતો કરવાથી જેમ ભગવાન ઓળખાય છે એવી જ રીતે એના કરતાંય વધારે આપણા વર્તનથી એમને ભગવાન ઓળખાય છે. આપણે સહેજ ઝૂકી ગયા, આપણો રુજુ સ્વભાવ જોઈ, અને એ પણ ઝૂકશે, આપણે કેવું નહીં પડે, અને એના હૃદયની અંદર જે પરિવર્તન આવશે એ પરિવર્તન ભગવાનની સાથે જોડનારું હશે. એમને આપણી માત્ર આ બે જ ક્રિયાથી જો સામેવાળી વ્યક્તિ છે વિશેષ રૂપે ભગવાનમાં જોડાતી હોય તો ભગવાન છે આપણા ઉપર રાજી થાય કે ન થાય. બીજું, આપણી અંદર એકાંતિક ધર્મ દ્રઢ થશે એટલે આર્જવ નામનો જે ગુણ છે, જે ધર્મ છે, એ આપણા જીવનમાં આવશે. આ ધર્મને આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં વણીએ. પછી ઘણી વખત આપણે હવે ગોઠણે થઈ ગયું હોય, આપણું ગોઠણે થઈ જવું એટલે કે આ બધા ધર્મો ગોઠણે થઈ ગયા હોય એમ, એનાથી વધારે ઉપર ન આવે, તો પછી મહારાજ એમ લખ્યું છે કે જેમની ઉપર શ્રુતિ સ્મૃતિની અમાન્ય નથી એમને બીજું શું કહેવું એમ. ભગવાનના આ બધા વચનો છે એ જ આપણા માટે ધર્મ છે, અને એ ગોઠણે ગોઠણે થઈ જાય એટલે ભગવાન ગોઠણે ગોઠણે થઈ ગયા. કાયમ માટે ભગવાનના ભક્તોને આપણે ઝૂકતા રહીએ, નમતા રહીએ. સાંભળીએ છીએ સંતો ઘણી વખત વાતે કરે કે નમે તે સૌને ગમે, નમ્રતા બહુ શ્રેષ્ઠ ગુણ છે, પણ સાંભળીને ખંખેરીને આપણે ઊભા થઈને ચાલ્યા જઈએ. કથા પૂરી થાય પછી હતા નેવા નેવા, આજે પણ હલો, આજે આ આર્જવ નામનો ગુણ આપણે સિદ્ધ કરવો છે. એગ્રી? પ્રોમિસ? કશ્યપભાઈ તમે તો હાય નથી પાડતા હો. જયભાઈ પાકું, હાલો. હમણાં પીધી છોકરાની વાતો થઈ તો આવવા માંડ્યો, બે દિવસ બધા લઈ આવે છે. કાલે એ બે ચાર છોકરાઓ હતા અને આગલે દિવસે બે ચાર હતા, નહીતર તો ઋષિક ને તાપસભાઈ બે હોય અને જયભાઈ હતા, વળી વાંધો નહોતો. આજે તો સોમવાર છે એટલે સ્કૂલ ચાલુ થઈ ગઈ હોય એટલે પછી ઓછા હોય, પણ શનિ રવિમાં આવતા હોય. તો આજથી આપણે ભગવાનના ભક્તોને પણ નમીને, ગોઠણ સુધી નમીને, પગે લાગીને જય સ્વામિનારાયણ કરીએ, સદભાવના એ વહાવીએ, સાથે સાથે સંતોને જ્યારે પ્રણામ કરીએ ત્યારે નીચે બેસી, આપણી જો શરીરની અનુકૂળતા હોય ને આપણે બેસી શકતા હોય તો નીચે બેસી, વૃદ્ધ અવસ્થા હોય ન બેસી શકતા હોય તો જેટલું આપણે આમ નમન કરી શકીએ એ પ્રમાણે, પણ એ વૃદ્ધોને જોઈ અને પછી આપણે એવી રીતે કરી લેવું એવું ન કરવું. નહીતર કે વૃદ્ધો યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવે તરો જનઃ, જેવી જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એવી જ રીતે અમે બધા પામર પુરુષો પામર જ કહેવાય ને, એ જગ્યા ઉપર એમની પણ જોવું કે એ વૃદ્ધ છે ને છતાંય આટલું કરે છે તો આપણે એના કરતાં વિશેષ કરવું જોઈએ, ત્યાં આપણે વિશેષપણાનો ભાવ રાખવો. આર્જવ નામનો ગુણ એ 22મો ધર્મ છે. ત્યાર પછી 23મો ધર્મ છે સાધુ સેવા. જો રુજુતા હોય તો સહજ પ્રકારે સાધુ પુરુષ છે એમની સેવા થાય. સાધુ એટલે, સાધુ એટલે સારું, જેમનું જીવન સારું છે એવા, એવા ભગવાનના ભક્ત, એવા સંતો, એવા કોઈ પણ વ્યક્તિ, તો એમની સેવા કરવી. આજે યાદ કરીએ વળી પાછા મનોજભાઈને, જોગી સ્વામી એમની છેલ્લે સુધી એક સેવા એમણે લીધેલી. સ્વામીને શરીરમાં જ્યાં સુધી ડિસેબલ નહોતા થયા ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો, પણ જ્યારે શરીર છે એમના ગુણધર્મ પ્રમાણે એ અશક્ત થાય તો એ વખતે સ્વામીના માટે જેટલા ન્યુટ્રિશન્સ, જેટલી મેડિસિન, એ બધું એ કે બધી સેવા મારી. 2011 સુધી જે પણ મહિને મહિને થાય એ બધી જ દવાઓ ત્યાંથી પેકિંગ કરીને પાર્સલ છે અહીંયા પહોંચાડી દે, એટલે સુધીની જવાબદારી, અથવા કોઈ આવતું જતું હોય તો એમની સાથે મોકલી દે કે એ સેવા મને આપજો. કે એવડા મોટા સંત એ આપણું જમે તોય આપણને પુણ્ય થતું હોય તો એ જેટલું લાંબુ આ પૃથ્વી ઉપર રહી શકે એમના માટે આપણે જે કરી શકીએ એ આપણું સૌથી મોટું સદભાગ્ય. એ એમની શારીરિક સેવા છે. એમની સાથે સાથે પૂજ્યપાદ ગુરુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે 70 સંતો છે એ બધાએ મારી શારીરિક સેવા તો ક્યાંથી કરી શકે, બધાએ ધોતિયું ધોવા આવે તો ધોતિયું ફાટી જાય એમ. પણ જે આ સંસ્થા એમની સ્થાપના થઈ, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંતો, એમની જે સેવા એ પણ સેવા જ છે અને શ્રેષ્ઠ સેવા છે. એટલે સંતોની સાથે આત્મબુદ્ધિ, ભગવાનના ભક્તોની સાથે આત્મબુદ્ધિ, એમની સેવાનો અર્થ એમ છે કે એમના માટે ઘસાવવું, અને એવી ને એવી જ એ જેમના માટે જીવન જીવે છે એ સિદ્ધાંતો, એ પુરુષોત્તમ નારાયણ, એ સિદ્ધાંતોને માટે આપણે ઘસાવવું અને એ સિદ્ધાંતોને માટે આપણે જીવવું એ સૌથી શ્રેષ્ઠ સેવા છે. નહીતર આપણે સંતો કહે સ્વામી કાંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો અને આપણે કરી પણ દઈએ, પછી વળી પાછા આપણે જેમ કરતા હોય એમ કરીએ, પછી 5-15 વર્ષ પછી પાછા તમે કહો સ્વામી આટલા વર્ષ સુધી મેં સાધુની સેવા કરી, આટલા વર્ષ સુધી મેં ભગવાનના ભક્તોની સેવા કરી, દિવસ રાત જોયા નથી, છતાંય કેમ એકાંતિક ધર્મ સિદ્ધ થયો નહીં? હલો, તો 5, 10, 15 વર્ષે આપણને પ્રશ્ન થાય તો કંઈક કરવામાં ખામી રહી ગઈ છે. શાસ્ત્રમાં કીધું છે એટલે થાય એ વાત પાકી, અને ઘણા બધાને થયું છે, એના દ્રષ્ટાંત પણ છે. આપણે એ પ્રમાણે કરીએ છીએ અને આપણને નથી થતું, તો એનો અર્થ એવો છે કે આપણે કંઈક કરવામાં, રીતમાં કંઈક મિસ થઈ ગયા છીએ. એટલે શારીરિક રીતે કરી દેવું એ બહુ સ્થૂળ બાબત છે, પણ અંતરમાંથી આપણા આશયની શુદ્ધિથી માંડી અને છેક ક્રિયા સુધી. કારણ કે આપણે થોડા દિવસ પહેલાં વાત થઈ હતી ને કે જેવો આશય હોય એ જ પ્રમાણે ક્રિયાની સિદ્ધિ થાય છે, એ જ પ્રમાણે ભગવાન ફળ આપે છે. એમ એકાંતિક ધર્મ છે એમનું પાલન કરીએ છીએ, જે પણ ભગવાનને માટે વ્રત જપ તપ આચરણ સાધના આરાધના કરીએ છીએ એ બધું જ આપણા આશય ઉપર ડિપેન્ડ કરે છે, એટલે ફળ ત્યાંથી આવે છે. સૌથી પહેલાં આશયને પરિશુદ્ધ કરવો જોઈએ. એ પ્રમાણે પરિશુદ્ધ કર્યા પછી જે પ્રમાણે વિધિ વિધાન સાથે છે એ જ પ્રમાણે એ ક્રિયા થાય, એટલી જ ભાવનાથી ક્રિયા થાય, તો એમનું ફળ છે ને તત્કાળ મળે. નચિરેણાદિ ગચ્છતિ એવું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે નિષ્કામ કર્મયોગ છે, એને જો નિષ્કામ રીતે કરવામાં આવે તો તત્કાળ સિદ્ધિને પ્રાપ્ત થાય. એવી રીતે થવો જોઈએ. એટલે ક્યાંક કરવામાં પણ આપણે માર ન ખાઈ જઈએ, એ પણ આમાં ધ્યાન રાખવા જેવું છે. એટલા માટે આશયથી માંડી અને જે ક્રિયા સેવા છે ત્યાં સુધીમાં રીત પદ્ધતિ એ બધું જ એમને પણ વેરીફાઈ કરતું જવું. તમે કહેશો કે સામે અમને બધી જાજી ખબર હોય નહીં, એમ ધીરે ધીરે કરતા જઈએ એમ ખબર પડતી જાય. ગામડે હતા ત્યારે આપણને ક્યાં ખબર હતી કે રાજકોટ કેવું હશે, અને રાજકોટ આવવાની ઈચ્છા થઈ તો ખબર પડી ગઈ ને. અને જે અમેરિકા હોય છે એ બધાને ક્યાં ખબર હતી કે અમેરિકા કેવું હોય, પણ અહીંયાથી જવાનો સંકલ્પ થયો ને ગયા બધાય તો બધું થઈ ગયું. એવી રીતે આમાં કરવા માંડીએ એટલે આવડવા માંડે ને થવા માંડે. ગુંદાસરાના મૂળજી ભગતની આપણે વાત કરી, એકાંતિક થઈ ગયા, સંતોનું માર્ગદર્શન મળતું જાય એટલે એ પણ થતું જાય. એમની સાથે સાથે 24મો ધર્મ કહ્યો, વિભજ્ય અન્નાદિ ભોજનમ, કે ગ્રહસ્થાશ્રમની અંદર જેટલા પણ પોષ્ય વર્ગ છે કે જેનું પોષણ ગ્રહસ્થાશ્રમે કરવાનું છે, એટલે બ્રહ્મચર્યાશ્રમનું પોષણ કરવાનું, અને જે પણ દેશની સુરક્ષાઓમાં છે એમનું બધાનું એમના ટેક્સમાંથી જ થાય એટલે એમને જ પોષણ કર્યું કહેવાય, એ બધાનું પોષણ કરવાનું. તો એવી રીતે જેટલો પણ પરિવાર છે, સગા સંબંધીઓ છે, તો એમનું પોષણ કરવાનું, ભૂત યજ્ઞ કરવાનો કહ્યો છે એ પ્રમાણે આ બધું જ પોષ્ય વર્ગ કહેવાય. તો એ બધાનું પોષણ કરવું એ 24મો ધર્મ છે. અને 25મો ધર્મ છે, આટલા 24 ધર્મો એ સહિત ભગવાનની ભક્તિ કરવી એ 25મો ધર્મ છે. એકાંતિક ધર્મની વાત છે ને. સત્સંગી જીવનની અંદર મહારાજે એવું કહ્યું કે ધર્મ બે પ્રકારનો છે, એક પ્રવૃત્તિ ધર્મ અને બીજો નિવૃત્તિ ધર્મ. એમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બંને ભગવાનના સંબંધે યુક્ત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. એમાં જે ભગવાનના સંબંધે યુક્ત છે એ નિર્ગુણ છે, પ્રવૃત્તિ માર્ગ હોય તો એ નિર્ગુણ છે, નિવૃત્તિ માર્ગ હોય તો પણ નિર્ગુણ છે. અહીંયા 24 ધર્મો જે પણ થયા એમને ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની સાથે કનેક્શન કરવા માટે, એટલે આ તમામ ધર્મો છે બધા જ એકાંતિક ધર્મ થઈ ગયા, ભક્તિ સરખું ગૌરવ આવી ગયું, અને એ તમામ ધર્મો છે એમને ભગવાનનો સંબંધ થયો એટલે નિર્ગુણ થઈ ગયા. અને એટલા માટે 25મો ધર્મ જે સાધારણ નહીં પણ અસાધારણ ધર્મ કહેવાય, કે ભગવાનની ભક્તિ કરવી, આવી રીતે આ 25 ધર્મો એ નારદજીને નરનારાયણ ભગવાનને કહ્યા. આગળ હવે વિશેષ ધર્મો એ આવશે, આવતીકાલે કથામાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. એક બે મિનિટ બધા ભક્તજનો બેસજો. આજે આ થોડી સભા વ્યવસ્થા આપણે બદલાવી છે અને અહીંયા બધું લખ્યું છે, પૂજ્યપાદ ગુરુ મહારાજ છે એ આજે પધારવાના છે રાજકોટ. અત્યાર સુધી આપણને વોટ્સએપથી ફોટા કે વિડીયો દ્વારા સ્વામીના દર્શન થતા હતા, લોકડાઉન છે. સ્વામીની ઉંમર 75 વર્ષની, સ્વામીનું શરીર ખૂબ નાજુક અને ત્યાં લોકડાઉનના સમયની અંદર તરવડાની અંદર ખૂબ સુરક્ષા સાથે કે ગુરુકુલની અંદર બીજા કોઈ આવે તો એને 14 દિવસ ક્વોરન્ટાઇન, સંતો બહાર આવ્યા ગયા હોય તો એ પણ, સ્વામીનું સ્વાસ્થ્ય જળવાય એ માટે ત્યાં એટલી વ્યવસ્થાઓ હતી. અત્યારે પણ હજુ કોરોના એકદમ ગયો નથી એટલે સ્વામી અહીંયા પધારે છે ત્યારે આપણે શિષ્યના રીતે આપણે ખૂબ મોટી જવાબદારી છે કે સ્વામી આપણા વચ્ચે લાંબા સમય સુધી દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યપૂર્ણ આયુષ્ય એ મહારાજ એમને અર્પણ કરે અને લાંબા સમય સુધી સ્વામીનું સાનિધ્ય, દિવ્ય સાનિધ્ય આપણને અહીંયા સાંપડતું રહે. કાર્યાણીની અંદર મહારાજ બિરાજમાન હતા. મહારાજને શરીરે કસર જેવું મુક્તાનંદ સ્વામીએ નાડી હાથમાં લીધી અને મુક્તાનંદ સ્વામીના હૃદયનો ભાવ કેવો. સ્વામીએ કહ્યું, મહારાજે પૂછ્યું કે કેમ છે? સ્વામીએ કહ્યું, મહારાજ કસર બહુ જણાય છે અને મહારાજ આપ સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો, આપના શરીરે કસર એટલે તમામ સત્સંગીઓને કસર. આ એકાંતિક ધર્મની આપણે તો વાતો કરીએ છીએ પણ એ મુક્તાનંદ સ્વામીના ભાવને આજે આપણે યાદ કરી અને આ એકાંતિક ધર્મ મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે અને સત્સંગી જીવનમાં પણ કહ્યું છે કે સત્પુરુષના આશ્રય રહે છે, એટલે કે સત્પુરુષ એમને ધારણ કરી રાખે છે. આપણા વચ્ચે પૂજ્યપાદ ગુરુ મહારાજ એમની અંદર આ તમામ જે ધર્મો છે એ બધા જ સહજ રીતે વર્તે છે. આપણે એમના જીવનમાં જોઈએ અનાસક્ત ભાવ, નિષ્કામ ભાવ, એમના હૃદયની અંદર, એમના અંતઃકરણની અંદર જે શુદ્ધ વિશુદ્ધ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમની નિષ્ઠા, આ બધું જ પાછું 1-2-3 દિવસ કે 1-2-3 મહિના, 1-2-4 વર્ષ એટલું નહીં પણ જ્યારથી થયા ત્યારથી એક જ રેણી અને આવું જે જીવન, એ જીવન અને એ બધા એ આપણા ગુરુસ્થાને બિરાજે છે એટલે આપણાથી વધારે કોઈ ભાગ્યશાળી બીજા કોઈ નથી. અને સાચા અર્થમાં કહીએ તો એ પણ જે મહારાજ આપણા જીવન પ્રાણ છે એવી જ રીતે આજે મહારાજનો સંબંધ કરાવનારા એવા આપણા ગુરુ મહારાજ એ પણ અત્યારે પ્રગટ બિરાજે છે. એમના આધારે આપણને આ બધાનું પોષણ થાય છે, આપણને ખબર ન પડે એ રીતે મહારાજ આપણું ઘણું બધું ધ્યાન રાખતા હોય. સ્વામીની હાજરી માત્રથી, કારણ કે એવા જે સંત છે એમને ભગવાન વશ હોય તો એમની હાજરી માત્રથી આપણા ઘણા બધા દુઃખ છે ને દૂર થઈ જતા હોય જેનો આપણને ખબર પણ ન હોય. તો એ ગુરુ આપણા હવે રાજકોટ અહીંયા પધારે છે તો આપણે ખૂબ જવાબદારીપૂર્વક, સ્વામીની અંદર તો જેવા ભગવાનમાં ગુણો વર્તે છે એવા ગુણો સ્વામીમાં વર્તે છે, અતિ ભક્ત વત્સલપણું એટલે સ્વામી કદાચ વાત કરતાં કરતાં નજીક આવી જાય, તો આપણે અતિશય વિવેકપૂર્વક 5 ડગલા પાછું હટી અને મિનિમમ 25 ફૂટનું અંતર રાખીએ તો આપણે આપણી જવાબદારી નિભાવી કહેવાય. કારણ કે આ રોગ એવો છે કે ક્યાંથી ક્યાં કેવી રીતે આવી જાય એ કહી ન શકાય. સ્વામીની ઉંમર છે એટલે આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને આપણે જેટલું ધ્યાન રાખી શકીએ એટલી આપણે આપણી જવાબદારીને, આપણી ભક્તિ અદા કરી કહેવાય. તો સહજ અહીંયા આપણી કથા વાર્તા જેમ છે આ જ રીતે કાયમ માટે ચાલશે. આ જે દોરી બંધાણી છે એ દોરીની અંદર પૂજ્યપાદ ગુરુ મહારાજ અને 4-5 સંતો, અહીંયા જે ઠાકોરજી બિરાજે છે એમની સેવા એ પણ એ જ સંતો કરશે. પછી તો આ દોરીની અંદર અમે જેટલા સંતો છીએ એ પણ બધાની નો એન્ટ્રી ઝોન છે. ગુરુ મહારાજની સેવામાં જેટલા ક્વોરન્ટાઈન થયેલા સંતો છે એટલાને જ એન્ટ્રી, એટલા જ સંતો અને થાળ વગેરે ઠાકોરજીની સેવા પૂજા વગેરે એ સંતો કરશે, એટલે એટલા જ ઝોનમાં આપણે ક્યાંય નહીં જઈએ. આપણને દર્શન મળશે, અત્યાર સુધી જે વોટ્સએપમાં વિડીયો દ્વારા થતા તેના બદલે આપણને હવે પ્રત્યક્ષ દર્શન થશે, દૂરથી દર્શન થશે, એટલા આપણા ભાગ્ય. અને દૂરથી દર્શન કરીને સ્વામી કદાચ ભક્તવત્સલ પણ વર્તે, સ્વામી નજીક આવી જાય તો આપણે થોડા દૂર હટી અને આપણે વિવેક રાખવાનો, તો સ્વામી આપણા વચ્ચે જાજા સમય સુધી રહી શકે. નહીંતર વળી પાછા સંતો આગ્રહ કરશે એટલે વળી પાછા સ્વામી, સ્વામીની તબિયતના માટે આપણે વળી પાછા તરવડા કે બીજે ત્રીજે સ્થાનમાં જાય તો એમના કરતાં આપણને વિશેષ લાભ મળે, એવું ઈચ્છો કે નહીં સૌ? યસ. તો આપણે બધાએ હવે પાલન પણ થોડું કરીએ અને આટલું અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું છે, મનમાં એવું ન રાખીએ કે કોરોના સાવ વિયોગ્ય છે. જ્યાં સુધી સાવ જાય નહીં ત્યાં સુધી થોડીક આપણે આવી વ્યવસ્થા સ્વામીના માટે અને આપણા સત્સંગને માટે, આપણા સૌના અધ્યાત્મના માટે એ આપણે જાળવીએ. એ પણ આપણી સૌથી મોટી સેવા. આટલું અનુસંધાન આબાલ વૃદ્ધ સૌ કોઈ એ બધા રાખશે. સંતો પણ અહીંયા કાલે સાંજે બધા સંતો અહીંયા સભા પૂરી થઈ ત્યાર પછી પૂજ્ય સંત વલ્લભ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે સંતો સૌએ આ બધી વ્યવસ્થા કરી છે. તો બધા પરિભક્તો ખાસ અનુસંધાનને ખ્યાલ રાખે, વિશેષ સૂચનાઓ. ગુંદાસરાના પરમ ભક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરુભાઈ પોપટભાઈ બારસિયા ગઈકાલે અક્ષરવાસી થયા છે. બીજું માધાણી પરિવારના દિવ્યાબેન માધાણી, કંચનબેન માધાણી છે એમના સંબંધી, એ પણ અક્ષરવાસી થયા છે. બે મિનિટ આપણે ધૂન કરી અને પ્રાર્થના કરશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ